पद्म पुराण पातालखंड अध्याय पांच श्री राम ना दरबार में अगस्त्य जी नु आगमन तेमना द्वारा रावण वगैरह ना जन्म तथा तपस्या नु वर्णन अने देवताओं की प्रार्थना थी भगवान नु अवतरू। शेष जी कहे छे, एक बार एक नीचना मुख थी श्री सीताजी ना अपमान नी वात सांभळीने धोबीना आक्षेपपूर्ण वचन थी प्रभावित थईने श्री रघुनाथ जीए पोतानी पत्नीनो परित्याग करी दीधो। त्यारबाद तेओ सीताथी रहित एकमात्र पृथ्वीनु के जे तेमना आदेशथी ज सुरक्षित हती धर्मानुसार पालन करवा लाग्या। एक दिवस महामती श्री रामचंद्रजी राज्यसभामां बैठा हता। एज समये मुनियोमां श्रेष्ठ अगस्त्य ऋषि जे बहु मोटा महात्मा हता त्या पधार्या। समुद्रनु पान करी जनारा ते अद्भुत महर्षि ने आवेला जोईने महाराज श्री रामचंद्रजीए अर्ध लईने संपूर्ण सभासदो तथा गुरु वशिष्ठनी साथे उभा थई गया। पछी स्वागत सत्कार द्वारा तेमनु सन्मान करीने भगवाने तेमना कुशल समाचार पूछ्या अने ज्यारे तेओ सुखपूर्वक आसन पर बेसीने विश्राम करी चुक्या तो श्री रघुनंदने तेमनी साथे वार्तालापनो आरंभ कर्यो। श्री रामे कह्युं, हे महाभाग कुंभज तमारू स्वागत छे। हे तपोनिधे अवश्य ज आजे तमारा दर्शन थी अमे बधा लोको कुटुंब सहित पवित्र थई गया। आ पृथ्वी पर क्यांय पण कोई प्राणी एवुं नथी जे तमारी तपस्या में विघ्न नाखी सके। तमारा सहधर्मिणी लोपामुद्रा पण घणा सौभाग्यशाळी छे, जेमना पातिव्रत्य धर्मना प्रभाव थी बधुज शुभ थाय छे। मुनीश्वर, तमे धर्मना साक्षात विग्रह ने करुणाना सागर छो। लोभे तो तमारो स्पर्श सुद्धा कर्यो नथी, जणावो हुं तमारुं क्यूं कार्य करूं। महामुनि, जो के तमारी तपस्याना प्रभाव थी बधुज सिद्ध थई जाय छे, तमारा संकल्प मात्र थी ज घणु बधु थई सके छे। तेम छता मारा पर कृपा करीने ज मारा माटे कोई सेवा बताओ। शेष जी कहे छे, हे मुनि, राजाओनो पण राजा परम बुद्धिमान जगतगुरु श्री रामचंद्रजीना प्रमाणे कह्या पछी महर्षि अगस्त्यजी अत्यंत विनय युक्त वाणी में बोलिया। अगस्त्यजीए कह्यु, हे स्वामी, तमारा दर्शन देवताओं माटे पण दुर्लभ छे, एज विचारीने हूँ अहीं आव्यो छुं। राजाधिराज, मने तमारा दर्शन माटे ज आवेलो समझो। कृपा निधे, तमे रावण नामना असुरनो जे समस्त लोक माटे कष्टरूप हतो वध करी नाख्यो, आ बहु सारू थयुं। हवे देवताओ सुखी अने विभीषण राजा थया, आ मोटा सौभाग्यनी वात छे। हे श्री राम, आजे तमारा दर्शन करी मारा मननो खाली खजानो भराई गयो, मारा बधा पाप नष्ट थई गया। आम कहीने महर्षि कुंभक चुप थई गया। भगवानना दर्शनथी आनंदथी तेमनु चित्त विह्वळ थई रह्युं हतुं। ते समये श्री रघुनाथजीए ते ज्ञान विशारद मुनिने फरी आ प्रमाणे प्रश्न कर्यो। मुने, हुं तमने थोड़ी वात पूछी रह्यो छुं, तमे तेने विस्तारथी कहो। देवताओं ने पीड़ा आपनार ते रावण जेने मैं मार्यो ते कोण हतो, तथा ते दुरात्मानो भाई कुंभकर्ण पण कोण हतो, तेनी जाति तेना बंधु बांधव कोण हता। हे सर्वज्ञ, तमे आ बधु विस्तार थी जाणो छो, तेथी मने बधु कहो। भगवाननी आ वातो सांभळीने तपोनिधि कुंभज ऋषिए आ बधा प्रश्नोनो जवाब आपवानो आरंभ कर्यो। हे राजन, संपूर्ण जगतनु सर्जन करनारा जे ब्रह्माजी छे, तेमना पुत्र महर्षि पुलत्स्य हता। पुलत्स्यजीथी मुनिवर विश्रवानो जन्म थयो, जे विद्यामां अत्यंत प्रवीण हता। तेमनी बे पत्नीओ हती, जे बहु पतिव्रता अने सदाचारिणी हती। तेमांथी एकनुं नाम मंदाकिनी अने बीजीनुं नाम कैकसी हतुं। पहली पत्नी मंदाकिनीना गर्भथी कुबेरनो जन्म थयो, जेओ लोकपालना पदने प्राप्त थया छे। तेमणे भगवान शंकरनी कृपाथी लंकापुरीने पोतानो निवास स्थान बनाव्यु हतु। कैकसी विद्युन्माली नामना दैत्यनी पुत्री हती, तेना गर्भथी रावण, कुंभकर्ण तथा पुण्यात्मा विभीषण आ त्रण महाबलवान पुत्र उत्पन्न थया। हे महामते, आ त्रणमांथी रावण अने कुंभकर्णनी बुद्धि अधर्ममां निपुण थई, केम के ते बन्ने जे गर्भथी उत्पन्न थया हता ते गर्भनी स्थापना संध्या काले थई हती। एक समयनी वात छे, कुबेर परम शोभायमान पुष्पक विमान पर आरूढ़ थईने माता पिताना दर्शन करवा माटे तेमना आश्रम में गया। त्यां जईने तेओ वधारे समय सुधी माता पिताना चरणों में पड़ी रह्या। ते समये तेमनुं हृदय हर्षथी विह्वळ थई रह्युं हतुं अने संपूर्ण अंगों में रोमांच थई आव्यो हतो। तेओ बोल्या, माता अने पिताजी, आजनो दिवस मारा माटे बहुज सुंदर तथा उत्तम फळने उत्पन्न करनारो छे, कारण के आजे मने तमारा युगल चरणोना दर्शन थया छे, जे अत्यंत पुण्य प्रदान करनारा छे। आ प्रमाणे स्तुति युक्त वचन द्वारा माता पितानु स्तवन करीने कुबेर पोताना भवन पर चाल्या गया। रावण बहु बुद्धिमान हतो, तेणे कुबेर ने जोईने पोतानी माता ने पूछ्यू, मां आ कोण छे जे मारा पिताना चरणोनी सेवा करीने पाछा फरी गया छे? એમનું વિમાન તો પવન વેગી છે, આમને ક્યાં તપથી આ વિમાન પ્રાપ્ત થયું છે? શેષજી કહે છે, હે મુનિ, રાવણનું વચન સાંભળીને તેની માતા રોષથી વિકળ થઈ ગઈ અને થોડી આંખો ટેઢી કરીને ઊંચા મને પુત્રને બોલી, અરે મારી વાત સાંભળ, એમાં ઘણી શિખામણ ભરેલી છે। જેમના વિશે તું પૂછી રહ્યો છે તે મારી શોકના કુખનું રત્ન કુબેર અહીં આવ્યા હતા, જેમણે પોતાની માતાના વિમળ વંશને પોતાના જન્મથી વિશેષ ઉજ્જવળ બનાવી દીધો છે। પરંતુ તું તો મારા ગર્ભનો કીડો છે, માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલો છે। કુબેર તપસ્યાથી ભગવાન શંકરને સંતુષ્ટ કરીને લંકાનો નિવાસ, મનોવેગી વિમાન તથા રાજ્ય અને સંપત્તિ પ્રાપ્ત કરી છે। સંસારમાં તે જ માતા ધન્ય છે, સૌભાગ્યવતી તથા મહાન અભ્યુદયથી સુશોભિત થનારી છે, જેના પુત્રે પોતાના ગુણોથી મહાપુરુષનું પદ પ્રાપ્ત કરી લીધું હોય। રાવણ દુરાત્માઓનો અગ્રણી હતો, તેણે પોતાની માતાના રોષ ભરેલા વચન સાંભળીને તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો અને માતાને કહ્યું। રાવણ બોલ્યું, હે માં, જંતુ જેવી હસ્તી ધરાવનારા કુબેર કઈ ચીજ છે? તેની થોડીક તપસ્યાની સિંહ ગણતરી છે, લંકાની સિંહ વિષાદ એટલે કે મહત્વ છે, તથા ગણ્યા ગાંઠ્યા સેવકો વાળું તેનું રાજ્ય પણ આ શા કામનું છે? જો હું અન્ન જળ નિંદ્રા અને ક્રીડાનો સંપૂર્ણ પરિત્યાગ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરનારી કઠોર તપસ્યા દ્વારા સંપૂર્ણ લોકને પોતાના વશમાં ન કરી લઉં તો મને પિતૃલોકના વિનાશનું પાપ લાગે। ત્યાર પછી કુંભકર્ણ અને વિભીષણે પણ તપસ્યાનો નિશ્ચય કર્યો। પછી રાવણ પોતાના ભાઈઓને સાથે લઈને પર્વતીય વનમાં ચાલ્યો ગયો। ત્યાં તેણે સૂર્ય તરફ ઉપર દ્રષ્ટિ રાખીને એક પગે ઊભા રહીને 10,000 વર્ષો સુધી ઘોર તપસ્યા કરી। કુંભકર્ણે પણ બહુ કઠોર તપ કર્યું, વિભીષણ તો ધર્માત્મા હતા તેથી તેમણે ઉત્તમ તપસ્યાનું અનુષ્ઠાન કર્યું। ત્યારબાદ દેવાધિદેવ ભગવાન બ્રહ્માજીએ પ્રસન્ન થઈને રાવણને વિશાળ રાજ્ય આપ્યું અને તેનું સ્વરૂપ ત્રણેય લોકમાં પ્રકાશમાન અને સુંદર બનાવી દીધું, જે દેવતા અને દાનવ બંને દ્વારા સેવિત હતું। કુબેરની બુદ્ધિ સદા ધર્મપરાયણ રહેતી હતી। રાવણે વરદાન મળ્યા પછી પોતાના ભાઈ કુબેરને બહુ સતાવ્યું, તેમનું વિમાન છીનવી લીધું તથા તેમની લંકા નગરી પર પણ બળપૂર્વક અધિકાર જમાવી દીધો। તેણે ત્રણેય લોકને સંતાપ પહોંચાડ્યો, દેવતાઓ સ્વર્ગમાંથી ભાગી ગયા, તે નિશાચરે બ્રાહ્મણ વંશનો પણ વિનાશ કર્યો અને મુનિઓના તો તે મૂળિયા જ કાપતો ફરતો હતો। ત્યારે તેના અત્યાચારથી અત્યંત દુઃખી થઈને ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા તથા દંડવત પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા। જ્યારે સૌએ આદરપૂર્વક પ્રિય વચનો દ્વારા તેમનું સ્તવન કર્યું તો ભગવાન બ્રહ્માજીએ પ્રસન્ન થઈને કહ્યું, દેવતાઓ, હું તમારું ક્યું કાર્ય કરું? ત્યારે દેવતાઓએ બ્રહ્માજી આગળ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, રાવણ દ્વારા અપાતા કષ્ટ અને પરાજયનું વર્ણન કર્યું. તેમની વાતો સાંભળીને બ્રહ્માજીએ ક્ષણવાર વિચાર કર્યો, પછી દેવતાઓને સાથે લઈને તેઓ કૈલાસ પર્વત પર ગયા. તે પર્વત પાસે પહોંચીને ઇન્દ્ર વગેરે દેવતાઓ ત્યાંની વિચિત્રતા જોઈને મુગ્ધ થઈ ગયા અને ઊભા રહીને તેમણે ભગવાન શંકરજીની આ પ્રમાણે સ્તુતિ કરી. ભગવાન, તમે ભવ એટલે ઉત્પાદક, સર્વ એટલે સંહારક તથા નીલગ્રીવ એટલે કંઠમાં નીલ ચિહ્ન ધારણ કરનારા વગેરે નામોથી પ્રસિદ્ધ છો. તમને નમસ્કાર છે. સ્થૂળ અને સૂક્ષ્મ રૂપ ધારણ કરવા વાળા તમને પ્રણામ છે તથા અનેક રૂપોમાં પ્રતીત થનારા તમને નમસ્કાર છે. બધા દેવતાઓના મુખેથી આ સ્તુતિયુક્ત વાણી સાંભળીને ભગવાન શંકરે નંદીને કહ્યું, દેવતાઓને મારી પાસે બોલાવી લાવો. આજ્ઞા મળતા નંદીએ તે જ સમયે દેવતાઓને બોલાવ્યા. અંતઃપુરમાં પહોંચીને તેમણે આશ્ચર્યચકિત દ્રષ્ટિથી ભગવાનના દર્શન કર્યા. દેવતાઓની સાથે પ્રણામ કરીને બ્રહ્માજી શિવજીની સામે ઊભા રહી ગયા અને તે દેવ દેવેશ્વરને કહ્યું, હે શરણાગત વત્સલ મહાદેવ, તમે દેવતાઓની હાલત જુઓ અને એમના ઉપર કૃપા કરો. દુષ્ટ રાક્ષસ રાવણનો વધ કરવા માટે જે ઉદ્યોગ થઈ શકે તે કરો. બ્રહ્માજીના દીન અને શોકમગ્ન વચન સાંભળીને શંકરજી પણ દેવતાઓની સાથે ભગવાન શ્રી વિષ્ણુના સ્થાન પર ગયા. ત્યાં દેવતા, નાગ, કિન્નર અને મુનિ બધાએ મળીને ભગવાનની સ્તુતિ કરી. હે દેવતાઓના સ્વામી માધવ, તમારો જય હો. ભક્તોના દુઃખ દૂર કરનારા પરમેશ્વર, તમારો જય હો. મહાદેવ, અમારા પર કૃપા કરો અને પોતાના સેવકો પર દ્રષ્ટિ કરો. રુદ્ર વગેરે સંપૂર્ણ દેવતાઓએ જ્યારે આ પ્રમાણે ઉચ્ચ સ્વરથી સ્તવન કર્યું તો તેમના વચન સાંભળીને દેવાધિદેવ શ્રી વિષ્ણુએ દેવ સમુદાયના દુઃખ પર સારી પેઠે વિચાર કર્યો. ત્યાર પછી તેઓ મેઘ જેવી ગંભીર વાણીથી તેમના શોકનું નિવારણ કરતા રહીને બોલ્યા, બ્રહ્મા, રુદ્ર અને ઇન્દ્ર વગેરે દેવતાઓ, હું તમારા હિતની વાત કહી રહ્યો છું. સાંભળો, રાવણ દ્વારા તમને જે ભય પ્રાપ્ત થયો છે તે હું જાણું છું. હવે અવતાર ધારણ કરીને હું તે ભયનું નિવારણ કરીશ. પૃથ્વી પર એક અયોધ્યા નામની પુરી છે, જે મોટા મોટા દાન અને યજ્ઞો વગેરે શુભ કર્મ કરવા વાળા સૂર્યવંશી રાજાઓ દ્વારા સુરક્ષિત છે. તે પુરીમાં દશરથ નામે પ્રસિદ્ધ એક રાજા છે, જે અત્યારે દસે દિશાઓને જીતીને પૃથ્વીના રાજ્યનું પાલન કરી રહ્યા છે. જોકે તેઓ રાજ્ય લક્ષ્મીથી સંપન્ન અને શક્તિશાળી છે, છતાં આજ સુધી તેમને કોઈ સંતાન નથી. મહાન બળશાળી રાજા દશરથ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી વંદનીય ઋષિ શૃંગ મુનિને પ્રાર્થનાપૂર્વક બોલાવશે અને તેમના આચાર્ય પદે વિધિપૂર્વક પુત્રેષ્ઠી યજ્ઞનું અનુષ્ઠાન કરશે. ત્યાર પછી હું તમારા લોકોના હિત માટે રાજાની ત્રણ રાણીઓના ગર્ભથી ચાર સ્વરૂપોમાં પ્રગટ થઈશ. રાજા પણ પૂર્વજન્મમાં તપસ્યા કરીને મારી પાસે આવી પ્રાર્થના કરી ચૂક્યા છે. મારા ચારે સ્વરૂપ ક્રમશઃ રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન નામે પ્રસિદ્ધ થશે. તે સમયે હું રાવણનો બળ, વાહન અને જળ મૂળ સહિત સંહાર કરી નાખીશ. તમે લોકો પણ પોતપોતાના અંશથી રીંછ અને વાનરના રૂપમાં પ્રગટ થઈને પૃથ્વી પર સર્વત્ર વિચરતા રહો. આ પ્રમાણે આકાશવાણી કરીને ભગવાન મૌન થઈ ગયા. તેમની વાણી સાંભળીને બધા દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. પરમ મેઘાવી દેવાધિદેવ ભગવાને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે દેવતાઓએ કાર્ય કર્યું. તેમણે પોતપોતાના અંશથી રીંછ અને વાનરોના રૂપ ધારણ કરીને સંપૂર્ણ પૃથ્વીને ભરી દીધી. મહારાજ, દેવતાઓનું દુઃખ દૂર કરવા વાળા જે મહાન દેવ શ્રી વિષ્ણુ કહેવાય છે તે તમે જ છો. તમે જ માનવ શરીરધારી ભગવાન છો. મહામતી, આ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન તમારા જ અંશ છે. તમે દેવતાઓને દુઃખી કરનારા દશાનનનો વધ કર્યો છે. તે દૈત્યની જાતિ બ્રહ્મ રાક્ષસ હતી, તેનો તમારા દ્વારા વધ થયો છે. હે નરશ્રેષ્ઠ, તમે જગતના ઉત્પત્તિ સ્થાન અને સંપૂર્ણ વિશ્વના આત્મા છો. તમારા રાજા થવાથી દેવતા, અસુર અને મનુષ્યો સહિત સમસ્ત સંસારને સુખ પ્રાપ્ત થયું છે. પાપના સ્પર્શથી રહિત શ્રી રઘુનાથજી, તમે જે કંઈ પૂછ્યું છે તે બધું મેં કહી દીધું। અધ્યાય 5 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।